જે શરણાગત જીવ છે એને બધા જ શાસ્ત્ર વિહિત કર્તવ્યો કરવા જ જોઈએ એવો બંધન પણ એના ઉપર નથી, કેમ કે પ્રભુ જે છે તે નિસાધન જીવના પણ ઉદ્ધારક છે, દુષ્ટસાધન જીવના પણ ઉદ્ધારક છે અને સુસાધન જીવના પણ ઉદ્ધારક છે. સર્વોદ્ધાર પ્રયત્નાત્મા છે એ પ્રભુના સામર્થ્યના અનુભવનું પ્રદર્શન શરણાગતિમાં થતું હોવાથી એ પરિસ્થિતિ છે. આ મૂળ આ બધી ચર્ચાઓના નિષ્કર્ષ રૂપે આપણે સમજી શકીએ. એક વાત ઓર હું ખુલાસા રૂપે કહેવા માગીશ, કેમ કે અહીંયા જે પ્રશ્ન થયો કે કૃપાથી મળતી શરણાગતિ અથવા શરણાગતિથી મળતી કૃપા, એટલે પુરુષાર્થ જેમ પરેશભાઈએ કૃપાથી મળતી શરણાગતિ ને શરણાગતિથી મળતી કૃપા એમ સિદ્ધ અને સાધ્યનો જે ચક્રનો ઉલ્લેખ કર્યો તે વાત સાથે જરા પણ મતભેદ નથી, પણ તેના એક વિવેચન રૂપે એક વધારે ખુલાસો કરવા માગીશ. એ સહુ આપણે પુષ્ટિમાર્ગીઓ સમજી રાખવા જેવો સ્પષ્ટીકરણ છે કે મહાપ્રભુજીના મતમાં આખું જગત બ્રહ્માત્મક છે, આખું જગત બ્રહ્માત્મક છે, જગતના પ્રત્યેક યત્ર યેન યતો યસ્ય યસ્મૈ યદ્યદ યથા યદા સ્યાદિદં ભગવાન સાક્ષાત પ્રધાન પુરુષેશ્વર, જે કાંઈ જ્યાં જેવી રીતે જેના માટે જેના થકી જેનામાં જેની જેના ઉપર જેવી રીતે થતું હોય તે બધું ભગવાન જ થઈ રહ્યા છે એવો એક શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદી દૃષ્ટિકોણ મહાપ્રભુજીએ પ્રસ્તુત કર્યો છે. અને એ શુદ્ધાદ્વૈતી બ્રહ્મવાદી દૃષ્ટિકોણના આધારે જોવા જતાં એક વાત આપણે સ્પષ્ટ સમજવી જોઈએ. એમાંથી ઘણા બધા ઉધમો પણ થઈ શકે છે. એ જે મેં શરણાગતિના મારા નાનપણની વાત બતાવી કે મેં તો કંઠી બાંધી રાખી છે, બસ સૈયા ભય કુતવાલ અબદર કાહે કા, પણ એ અર્થમાં નહીં પણ એક બીજા અર્થમાં એને સમજવાનું રહ્યું કે જેમ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પ્રભુ સચ્ચિદાનંદ છે, તો પ્રભુ સચ્ચિદાનંદ હોવાના કારણે પ્રભુના સદંશથી આખી જળ સૃષ્ટિ પ્રકટ થઈ છે. પ્રભુચિદ સચ્ચિદાનંદમાં પ્રભુનો જે ચિદંશ છે તેનાથી આપણે જીવ સૃષ્ટિ પ્રકટ થઈ છે, અને પ્રભુ સચ્ચિદાનંદમાં આનંદ પણ છે તેથી આપણા ભીતર બિરાજેલો અંતર્યામી એ પ્રભુનો આનંદનો અંશ છે. તો આ જળ આપણો દેહ એ પ્રભુનો સદંશ, ચિદ આપણો જીવાત્મા જે પ્રભુનો ચિદંશ, અને આનંદ આપણી ભીતર બેઠેલો અંતર્યામી તે પ્રભુનો આનંદાંશ. તો એ દૃષ્ટિથી તમે જોશો ને તો આપણે પણ સચ્ચિદાનંદ ન હોઈએ પણ સદંશ ચિદંશ અને આનંદાંશ કહેતા સચ્ચિદાનંદાંશ તો છીએ જ ને. હવે જો આપણે સચ્ચિદાનંદાંશ હોઈએ તો એક વાત ખાસ સમજવાની રહી કે આપણી ભીતર જે ચેતના છે તે બ્રાહ્મિક ચેતનાનો અંશ છે, આપણી ભીતર જે મતિ છે તે બ્રાહ્મિક મતિનો અંશ છે, આપણી ભીતર જે ઈચ્છા છે તે બ્રાહ્મિક ઈચ્છાનો અંશ છે, આપણી ભીતર જે સાધના છે તે બ્રાહ્મિક કૃપાનો અંશ છે, અને એ એંગલથી આપણા ભીતર પ્રકટ થતી દરેક વસ્તુ બ્રહ્મનો અંશ છે એમ જોવા જતાં તત્વદૃષ્ટિથી તો નિસ્સાધનતા પહેલી જ વખતે આવી જશે કે આપણી પાસે આપણું કશું નથી, જે કાંઈ આપણી પાસે છે તે બધું બ્રહ્મના અંશ રૂપે છે. મને ભૂમિ રાપો નલો વાયુ ખમ્મનો બુદ્ધિ રે વચ અહંકાર ઇતિ યમે ભિન્ના પ્રકૃતિ રષ્ટધાર. તો ખમ મનો બુદ્ધિ, મન બુદ્ધિ અહંકાર, ભગવાન કહે છે હું છું તમારી ભીતર, તમારા મન બુદ્ધિ અહંકાર રૂપે તમારા પૃથ્વી જલ તેજ વાયુ આકાશ રૂપે પંચમહાભૂતથી ઘડાયેલા તમારા દેહ રૂપે, અને એ પંચમહાભૂતની અંદર જે કામ કરતી મન બુદ્ધિ અહંકારની શક્તિઓ તે રૂપે હું કામ કરી રહ્યો છું, સંપૂર્ણ રીતે નહીં અંશ રૂપે. તો અંશ રૂપે જો પ્રભુ કામ કરતા હોઈએ તો આપણી મતિ પ્રભુના મતિનો અંશ છે, આપણી કૃતિ પ્રભુના કૃતિનો અંશ છે, આપણી જે પુરુષાર્થ એ પ્રભુના પુરુષાર્થનો અંશ છે. એક્ઝેક્ટલી કઈ રીતે કે એક રેલ ચાલતી હોય તો રેલની સાથે બધા ડબ્બાઓ પણ ચાલતા હોય છે, પણ એ રેલના ડબ્બાઓના જે પૈડા ચાલતા હોય છે રેલના ચાલવાના ક્રિયાના અંશરૂપ ચાલી રહ્યા છે, સ્વતંત્ર રીતે નથી ચાલી રહ્યા, એ રીતે આપણી ભીતર જે કંઈ ચાલી રહ્યું છે તે પ્રભુની ક્રિયા, પ્રભુની મતિ, પ્રભુની ઈચ્છા, પ્રભુનું ઉદ્યમ, પ્રભુના પ્રયત્નના અંશ રૂપે ચાલી રહ્યા હોય તો એક વાત સીધી સી સમજવાની રહી કે આપણે જેમ શરદ બાબાએ કહ્યું, ન્યાયમ વા વિપરીતમ વા પંચયતે તસ્ય હેતવ, ન્યાય હોય કે વિપરીત હોય આ પાંચે પાંચ તેમાં હેતુરૂપે તો કામ કરતા જ હોય છે. તો હેતુરૂપે જો કામ કરતા હોય તો પ્રભુ આપણી મતિ એવી રીતે આપે કે જે જે મતિને કારણે આપણે પ્રભુ તરફ ગતિ થતી હોય, પ્રભુ આપણી ભીતર એવી ઈચ્છા આપે કે જે ઈચ્છામાં આપણે ગામની ઈચ્છા છોડીને પ્રભુને ઈચ્છતા થઈ જઈએ, પ્રભુ આપણને એવો પુરુષાર્થ પ્રદાન કરે કે આપણે ગામની સિદ્ધિઓ મેળવવા કરતાં પ્રભુને મેળવવાનો પુરુષાર્થ કરીએ, તો એ પ્રભુના પ્રયત્નને ઈચ્છા, બુદ્ધિ, ઈચ્છા અને પ્રયત્નનો અંશરૂપ જ આપણામાં પ્રકટ થઈ રહ્યો છે. અને એ અંશરૂપે આપણામાં પ્રકટ થઈ રહ્યો છે તે આપણી ભીતર પ્રકટ થઈ રહ્યો છે, તેથી આપણે આપણો છે અને પ્રભુએ આપેલો છે તેથી પ્રભુનો છે. આજે આપણને ખબર ન પડે કે આનું આવું કેવી રીતે પ્રભુનું એ છે અને આપણું છે, બંને કેવી રીતે હોઈ શકે, પણ એ બંને કેવી રીતે હોઈ શકે એ આપણને શા માટે બે લાગી રહ્યા છે, કેમ કે આપણે આપણી જાતને પ્રભુથી ભિન્ન સમજી રહ્યા છીએ. અથવા આપણે એક સમજવા જઈએ તો આપણને લાગે કે પછી હું છું જ નહીં ને બ્રહ્મ જ બધું છે. મહાપ્રભુજીનો મત એવો નથી, બ્રહ્મ છે, તમે પણ છો અને તમે બ્રહ્મના અંશ છો, એટલે તમારા ભીતર પ્રકટ થતા દરેક ક્રિયા, દરેક બુદ્ધિ, દરેક ઈચ્છા, દરેક પુરુષાર્થ બ્રહ્મના અંશરૂપ છે. હવે જો અંશરૂપ હોય તો આપણે વાત એકદમ સરળતાથી સ્પષ્ટ થઈ ગઈ કે જો આપણે પ્રભુ પ્રત્યે શરણાગતિ કરતા હોઈએ તો શરણાગતિ કરવાનો જે આપણી મતિ છે એ પ્રભુના મતિનો, પ્રભુએ એવી મતિ વિચારી હશે કે આ જીવ મારો શરણાગત થાય, તેથી આપણી ભીતર એવી મતિ ઉત્પન્ન થાય છે કે મને પ્રભુના શરણે જવું છે. પ્રભુને ઈચ્છા થાય કે ચાલો હવે આ જીવ મારી શરણમાં આવે, કે તરત આપણને પણ ઈચ્છા થાય કે હવે મારે પ્રભુની શરણમાં જવું છે. અને પછી તે બાબતના પ્રભુ કંઈક પુરુષાર્થ કરતા હોય કે ના, આને જીવને મારે હવે શરણમાં લેવો જ છે, જ્યારે પ્રભુ એવો પુરુષાર્થ કરતા હોય ત્યારે આપણી ભીતર પણ પુરુષાર્થ પ્રકટ થવા માંડે છે કે ના, હવે આ પુરુષાર્થ કરીને મારે પ્રભુને મેળવવો છે. એક્ઝેક્ટ એવી રીતે જેમ તમે જોયું હશે કે લોહ ચુંબક હોય ને, એની સામે લોહ મૂકી દો અને લોહ ચુંબકને હલાવો તો એ પોતાની મેલે લોહ ચુંબક હાલવા માંડે. તો કૃતિ અહીંયા પ્રકટ થઈ રહી છે અને પ્રતિકૃતિ ત્યાં ઉત્પન્ન થાય છે. એક્ઝેક્ટલી પ્રભુના અંશીમાં જે કૃતિ, જે મતિ, જે ઈચ્છા ઉત્પન્ન થાય છે તેની પ્રતિ ઈચ્છા, પ્રતિમતિ, પ્રતિકૃતિ આપણામાં ઉત્પન્ન થઈ રહી છે. નૈવાત્મન પ્રભુરયમ નિજલાભપૂર્ણો માનંજનાદ અવિદુષક કરુણો વૃણીતે યદ્યજનો ભગવતે વિદધીત માનમ તચ્ચાત્મને પ્રતિમુખસ્ય યથા મુખશ્રી. એ પ્રતિમુખસ્ય યથા મુખશ્રી, જેમ કાચ આરીસાની સામે ઊભા રહીને આપણે હાથ એમ કરશું તો પેલો આરીસામાં પણ હાથ ઊંચો થશે, હાથ નીચો કરશું તો આરીસામાં હાથ નીચો થશે. હવે આરીસામાં જે આપણો પ્રતિબિંબ છે એને આપણે હાથ જોડતો કરવો હોય તો આપણે શું કરવું જોઈએ? આજ્ઞા આપીશું તો કામ ચાલશે? હાથ જોડ, હાથ જોડ, તો એ આરીસામાં પ્રતિબિંબ હાથ જોડશે? સીધી વાત છે, તમે હાથ જોડો, આરીસામાં તમારો પ્રતિબિંબ તમને હાથ જોડવાનો છે. તમે કોઈ દિવસે તમારી જાતને હાથ જોડી નથી શકતા, પણ આરીસાની સામે તમે જો હાથ જોડો તો આરીસો તમને હાથ જોડશે. એમ તચ્ચાત્મને પ્રતિમુખસ્ય યથા મુખશ્રી, કોઈ તમને હાથ ન જોડતો હોય અને તમને એમ લાગતું હોય કે અરે મેં આટલો વાંચ્યું, આટલો શાસ્ત્ર ભણ્યો, આટલો બધો, કોઈ મને માનતો નથી કે વિદ્વાન છું, તો શું કરવું જોઈએ? આરીસામી સામે જઈને કહેવું જોઈએ હું વિદ્વાન છું, બસ આરીસો તમને કહી દેશે કે હા હું વિદ્વાન છું, એમાં બીજા કોઈની જરૂરત હોતી જ નથી. તચ્ચાત્મને પ્રતિમુખસ્ય યથા મુખશ્રી. અથવા કોઈ ગુફામાં જઈને તમે હેલા પાડો કે હું વિદ્વાન છું, તરત તમને પડઘો સંભળાશે કે હું વિદ્વાન છું, એમાં તમે ડઘાઈ નહીં જતા કે એ કોણ પાછો બોલ્યો, કેમ તમે જ બોલ્યા છો, બીજો કોઈ બોલ્યો નથી, કોઈને બોલવાની જરૂરત નથી, તમારો પડઘો તમને સંભળાશે. એમ તચ્ચાત્મને પ્રતિમુખસ્ય યથા મુખશ્રી, પ્રભુ જે કાંઈ આપણાથી કરાવવા માગે છે તે પોતે કરે છે. આજે સવારે અમારે વાત થતી હતી એક જો સમજવાની વાત છે, પુષ્ટિ માર્ગનો એક રહસ્ય છે. આ ચિત્રજીની સેવાનો પ્રકાર મૂળમાં ચિત્રજી સેવા, ચિત્ર સેવા, જે લોકો સેવા ન કરી શકે અને શરણાગત જીવો હોય, પ્રપત્તિ માર્ગને અનુસરતા હોય, એમના માટે શ્રી ગોપીનાથજીએ કહ્યું કે તમને સેવાનો પ્રકાર ન અનુસરી શકાતો હોય તો ચિત્ર સેવા પધરાવીને પણ સેવા કરો, જે થાય તે રીતે. એ ચિત્ર સેવા માટે પછી ધીમે ધીમે શણગાર કરવાના હતા નહીં ચિત્રજીમાં, ચિત્રજીને પધરાવીને, કેમ કે શણગાર તો ધરેલા જ છે, વસ્ત્રો ધરેલા છે, માલાજી શણગાર બધું જ ધરેલું છે. તો એ છતાં ભાવ પ્રકટ થયો આપણને કે ચિત્રજીના શણગાર કરવા છે. હવે ચિત્રજીના શણગાર કરવાનો ભાવ પ્રકટ થયો એટલે બધા શણગાર વસ્ત્રો ચિત્રજીને ધરાવવાના બનવા માંડ્યા. એને કારણે મુકુટ આપણે આમ સીધો આજકાલ સિદ્ધ કરે છે લોકો. એકચ્યુઅલી મુકુટ આમ કોઈ દિવસે સીધો હોઈ શકે જ નહીં. મુકુટની ટોપી તમે પહેરો તો માથા ઉપર આમ જાય, માથા ઉપર આમ જાય અને પેલો મુકુટ એનો આમ આવે. હવે ઝૂકતો મુકુટ આપણે કેમ ધરીએ છીએ એનું મૂળ કારણ સમજો કે બીજા બધા જ સંપ્રદાયમાં જોશો ને તો ઠાકોરજીના નેત્રો છે ને ડોળા એવા કાઢ્યા હોય, એક જાણ કોઈ ભસ્મ કરી દે છે, મારી નાખશે, ખતમ કરી દે છે. આપણે ત્યાં આપણને એવા ઠાકોરજીના નેત્ર ગમતા નથી. આટલા બધા ડોળા અમારા ઉપર નહીં તાણો, નેત્ર નીચે રાખો. એટલે આપણા પુષ્ટિમાર્ગના નેત્રોની ઓળખાણ જ એ છે કે ઠાકોરજી નીચી દૃષ્ટિ રાખે છે. હવે નીચી દૃષ્ટિ જે છે ને વિનયની દૃષ્ટિ છે. તો તમારાથી ઠાકોરજી વિનય માગે છે અને પોતે ડોલા કાઢીને વિનય નથી માંગતા, પોતાની દૃષ્ટિ નીચી રાખીને તમારી દૃષ્ટિ નીચી માગે છે. એવી રીતે તમારું માથું નમાવા માગે છે, પોતાનું મુકુટ આમ રાખીને નહીં, પોતાનો મુકુટ આમ ઝુકાવીને. એ આપણે ત્યાંના શણગારની એક ખાસિયત હતી કે આપણા મોટાભાગના શણગાર આગે તરફ ઝૂકેલા હોતા હતા કે જેથી ઠાકોરજીનું મસ્તક એમ ઝૂકેલું દેખાય ભક્તોની સામે. અહમ ભક્ત પરાધીન ય સ્વતંત્ર એવ દ્વજ. એ રીતે આપણા આખી એક શણગારની એક ડિસિપ્લિન હતી જૂની. આ ચિત્ર સેવાને કારણે બધા મુકુટ સીધા થઈ ગયા, બધા શણગાર સીધા થઈ ગયા. ચિત્રમાં બીજી કોઈ ઉપાય નથી, પણ સ્વરૂપમાં હજી પણ એ સગવડ રહેલી છે કે પ્રભુનો મસ્તક નમાવવું હોય ને તો આપણે નમાવી શકીએ. પ્રભુના નેત્રોને આપણે નમાવતા હોઈએ છીએ કે ભાઈ ડોલા નહીં કાઢો, અમે આપના ભક્ત છીએ, આપ અમારા સ્વામી છો, વ્યર્થમાં ડોલા કેમ કાઢો છો અમારી સામે, નીચો કરો, નયન નયન નીચા કરો. એટલે ઠાકોરજી નયન નીચા કરીને તમને નયન તમારા નયન નીચા કરે છે. હવે તમે ડોલા નહીં કાઢતા. મેરેજમાં એક બહુ સુંદર મંત્ર આવે, જ્યારે વધુને સસુરાલમાં સાસરીએ લઈ જાય ત્યારે એક ત્યાં એક મંત્ર છે ખાસ કે આ મારો કાકો છે, આ મારે પિતા છે, આ મારો ભાઈ છે, આ તારી દેરાની કે જેઠાની જે કંઈ હશે તો આ નનંદ છે, એના ઉપર ડોલા નહીં કાઢતી હો. અઘોર દૃષ્ટિથી આમને જોજે. એમ વર રાજા વધુને કહેતો હોય છે કે આ બધા મારા રિલેટિવ છે, એમને ઘોર દૃષ્ટિથી નહીં જોતા, અઘોર દૃષ્ટિથી જોજો. એમ ઠાકોરજીને પણ આપણે કહે છે કે અમારે ઘર બિરાજો, અમે જે કંઈ કરી શકતા હોઈએ, જેવી સેવા કરતા હોઈએ તેને સ્વીકારો અને ઘોર દૃષ્ટિથી અમને નહીં જુઓ. નયન નીચા રાખીને, નેત્ર નીચા રાખીને અમારી સેવા સ્વીકારો. એટલે ઠાકોરજી પણ આપણા એ દૈન્ય વાપરે છે. અને એ દૈન્ય વાપરે છે ઠાકોરજી એ શરણાગતનો પરસ્પરનો ભાવ છે કે પ્રભુ ભક્તને શરણાગત છે અને ભક્ત પ્રભુને શરણાગત છે. અને એ ભાવનાને કારણે આપણે ત્યાં કોઈ પણ આપણો પુરુષાર્થ પણ હોય તો પ્રભુ પણ એમ નથી કહેતા કે ફક્ત મેં કર્યું. જેમ ભૂષણ બાવાએ બહુ સુંદર કહ્યું કે અધિષ્ઠાનમ તથા કરતા કરણંચ પૃથક વિધમ વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા દૈવંચ ઐવાત્ર પંચમમ. કેટલી સુંદર વાત છે. પ્રભુએ એમ નથી કહેતા કે બધું હું કરી રહ્યો છું. પ્રભુ પણ એમ કહી રહ્યા છે કે ભાઈ તારી પાસે અધિષ્ઠાન છે દેહ, અધિષ્ઠાન તથા કરતા તારામાં કર્તૃત્વ મૂક્યું છે, એટલે સમજ શક્તિ ઈચ્છા શક્તિ ને પ્રયત્ન શક્તિ તારામાં મૂકી છે. કરણંચ પૃથક વિધમ જુદા જુદા કર્ણો મૂકવામાં આવ્યા છે. વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા આખા જુદી જુદી જાતની ચેષ્ટાઓ પણ સમાજમાં પ્રકટ થઈ રહી છે કાલ કર્મ સ્વભાવની. એમાં એક કરતા હું છું. પ્રભુ પોતે એમ કહે છે કે બધો કરતા હું નથી. તસ્ય કર્તારમ અપિમામ વિધ્ય કર્તારમ અવ્યમ. પાંચમાંનો એક કરતા હું છું, પાંચમાંનો એક કરતા તું છે. આવ ના આપણે આજે પેક્ટ કરીએ કે તું પણ અહંકાર નહીં કરતો કે તું જ બધું કરે છે, ને લે હું પણ તને કબૂલ કર્યો છું કે હું પણ કાંઈ બધું નથી કરતો, થોડુંક તું કરે છે, થોડુંક હું કરું છું, સર્વા લે આપણે કરીએ છીએ. આપણે જે શરણાગતિ લઈએ છીએ તે પ્રભુ નથી લેવડાવતો, આપણે નથી લેતા, પ્રભુ અને આપણી વચ્ચે કોમન પેક્ટમાં શરણાગતિનો આપણાપણાનો ભાવ છે. અને એ એટલી મોટી શરણાગતિનો ભાવને આપણે કેટલો બધો ગૌણ બનાવી દીધો. અને જે ઉપદેશ મહાપ્રભુજી આપણને આપવા માગે છે શરણાગતિમાં, એ ઉપદેશને આપણને એ શરણાગતિની સાધનાને આપણે અપનાવતા નથી, ને ભલતા ભલતા સાધના અપનાવીએ એટલે પ્રભુ ડોળા કાઢવા માગતા હશે હો કદાચ, એ વાત ભૂલી નહીં જતા. એ વાત અહીંયા આ પ્રસંગના સમપ કરતા વખતે મને લાગે છે બીજો કોઈ શરણાગતિનો પાસાનો આપણે વિચાર કરવો હોય તો હજી આપણી પાસે સમય 1 કલાક 1.5 કલાક જેવો છે.